ઈસાની છોરી આવી લંડન માં શોપિંગ કરને છોરા પટેલ નો ઝૂકે ગયા થાપડ ને ઈસાની છોરી આવી લંડન માં શોપિંગ કરને